શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 20મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાનના પ્રત્યક્ષ દર્શન અને વરદાનથી મહા આનંદને પામેલા ધર્માદિ મુનિઓએ જપાત્મક વિષ્ણુયાગની શક્તિ અનુસાર કરેલા વિધિથી પૂર્ણાહુતિ કરીને 12ના પારણા કર્યા. ત્યાર પછી એકાંત સ્થળમાં બેસી પરસ્પર નિર્ણય કર્યો કે આ વૃત્તાંત આપણામાંથી કોઈએ પણ કોઈપણ મનુષ્યની આગળ ક્યારેય પણ કહેવો નહીં, અને ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થશે ત્યારે કોઈનાથી પણ આ વાત છુપી રહેશે નહીં, અને ત્યારે તો કોઈપણ જાતની ચિંતા નહીં રહે, કારણ કે ભગવાન તો અધીશ્વર છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે પરસ્પર નિર્ણય કરી એકબીજાને પરસ્પર ભેટીને નમસ્કાર કરીને સર્વે ધર્માદિ મુનિઓ પોતપોતાના સ્થાને જવા નીકળ્યા. હે રાજન, ધર્મ તથા મુનિઓને હરિ ઈચ્છાથી ક્યારેક ક્યારેક પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવતી, પણ સર્વકાળ તે જ્ઞાન રહેતું નહીં. પોતાના પત્ની ભક્તિદેવીની સાથે પ્રસન્ન અને પૂર્ણકામ એવા ધર્મદેવ પોતાને ગામ પાછા ફરતા ફરી નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા. સઘન વૃક્ષોથી ઘેરાયેલા આ ઘોર જંગલમાં ચાલ્યા જતા ધર્મ અને ભક્તિએ માર્ગમાં અસુરોને આવતા જોઈ તે માર્ગને છોડી દીધો, અને આગળ જતા બંધ પડી જતી પગકેડીએ ચાલતા ધર્મભક્તિને મુખ્ય માર્ગનું ભાન ભૂલાઈ ગયું. તેવામાં સૂર્યાસ્ત થયો અને કોઈ ગામ આવ્યું નહીં. હે રાજન, ભૂખ્યા તરસ્યા બંને જણ મહાધીરજ રાખી આ ઘોર અંધારી રાતમાં આપણે ક્યાં જશું, આવું વિચારીને ત્યાંને ત્યાં જ બેસી રહ્યા. હે રાજન, તેવામાં તે બંનેએ દૈવી ઈચ્છાથી ત્યાં આવી પહોંચેલા કોઈ એક તપસ્વીને જોયો. તે મેઘ સમાન શ્યામ શરીરવાળો, લાલચોળ પહોળા નેત્રવાળો, જટાધારી ભયંકર બિહામણા શરીરવાળો, મસ્તક ઉપર ટાલવાળો અને બ્રહ્મચારીના વેશને ધરી રહેલો હતો. તેને કોઈ સિદ્ધ પુરુષ માની ધર્મભક્તિએ ઊભા થઈ પ્રણામ કર્યા. ધર્મદેવ તેમની સામે હાથ જોડી ઊભા રહ્યા ત્યારે તે તપસ્વી ધર્મદેવને પૂછવા લાગ્યો, આ ભયંકર જંગલમાં સંધ્યા સમયે પત્નીની સાથે વિચરનારા ધીર પુરુષ તમે કોણ છો? જે હો તે મને તત્કાળ સાચું કહો. આ પ્રમાણે તપસ્વીના પૂછવાથી ધર્મદેવ કહેવા લાગ્યા, હે વર્ણિન, હું કૌશલ દેશનો બ્રાહ્મણ છું, દેવશર્મા મારું નામ છે. શત્રુઓના ભયથી હું અતિ દુઃખી છું, તેમજ અત્યંત દરિદ્ર છું, તેથી ઘરબારનો ત્યાગ કરી વૃંદાવન તીર્થક્ષેત્રમાં ગયો હતો. ત્યાં જપાત્મક વિષ્ણુયાગના અનુષ્ઠાનથી ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી ત્યારે પ્રગટ થયેલા તેમના થકી વરદાન મેળવી અમારે ઘેર પાછો જઈ રહ્યો છું. દૈવવશાત મુખ્ય માર્ગ ભૂલાયો તેથી આ ભયંકર જંગલમાં ભટકી ગયો છું, અને આવા સમયે આપનું દર્શન અમને થયું તેથી બહુ જ આનંદ થયો. પોતાના પૂર્વના વેરી શ્રીકૃષ્ણનું નામ સાંભળતા જ તપસ્વીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને ફરી ધર્મદેવને પૂછવા લાગ્યો કે, હે વિપ્ર, શ્રીકૃષ્ણ થકી તમને કયું વરદાન પ્રાપ્ત થયું છે તે મને કહો. તેમના વચન સાંભળી ધર્મદેવ તે તપસ્વી પ્રત્યે કહેવા લાગ્યા, હે બ્રહ્મચારી, પ્રસન્ન થયેલા ભગવાન શ્રીકૃષ્ણને અસુરોએ આપેલા સર્વદુઃખનું મેં નિવેદન કર્યું ત્યારે ભગવાને મને કહ્યું, જે આ પૃથ્વી ઉપર તમારા શત્રુઓ છે તે સર્વે અસુરો છે, અને તેઓએ પૂર્વે કલયુગના અવતાર રૂપ એવા દુર્યોધનને સહાય કરી હતી. તેમાંથી કેટલાક અસુરો યુદ્ધને વિશે ભીમ અને અર્જુન આદિના હાથે મરાયા, કેટલાકનો મે અને બલરામે વિનાશ કર્યો. તેમાંથી પણ જે અસુરો વૈરબુદ્ધિથી પણ મારા દર્શન કે સ્પર્શ કરવારૂપ સંબંધને પામ્યા તે સર્વે દૈત્યો, દાનવો અને રાક્ષસો પોતાને ઈચ્છિત મુક્તિને પામ્યા, તથા જે અસુરો માયિક પંચવિષયોના સુખમાં જ એક તૃષ્ણા બાંધી દ્રઢ વાસનાએ સહિત મૃત્યુ પામ્યા તે સર્વે અસુરો મારી સાથે વૈર રાખીને ફરી અત્યારે પૃથ્વી ઉપર જન્મ્યા છે. અત્યારે ભૂમિ પર ઉત્પન્ન થયેલા તે સર્વે અસુરો મારી સાથે વૈર લેવાની અતિશય ઈચ્છાવાળા હોવાથી ધર્મ જ ભગવાનનું સ્વરૂપ છે એમ જાણી ધર્મનિષ્ઠ એવા તમને પીડે છે તથા અન્ય મારા મરિત્યાદિક મુનિઓને પણ પીડે છે. એ જ કારણથી હું તમારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થઈ દેવતાઓના શત્રુ એવા એ સર્વે અસુરોનો વિનાશ કરીશ. હે બ્રહ્મચારી, મને આ પ્રમાણે વરદાન આપી ભગવાન અંતર્ધાન થયા ત્યાર પછી હું મારા ઘર પ્રત્યે જતા અહીં નૈમિષારણ્યના જંગલમાં આવ્યો છું. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો ઉત્કર્ષ અને પોતાનો તથા પોતાના મિત્ર દુર્યોધન આદિનો અપકર્ષ જણાવનારી ધર્મદેવની વાણી સાંભળીને તે તપસ્વી અતિશય ક્રોધથી આકુળ વ્યાકુળ થયો અને પોતાની દ્રષ્ટિથી ધર્મભક્તિને જાણે હમણાં જ બાળી દેશે કે શું એમ ધક્કો ધક્કો દાંતથી હોઠને દબાવી તે તપસ્વી ધર્મદેવને કહેવા લાગ્યો, હે વિપ્ર, તે કૃષ્ણ ભલે તમારો પુત્ર થાય તેના સર્વે ગુણ અને દોષને હું જાણું છું પણ બીજાને એની ખબર નથી. મારા પ્રિય મિત્ર રાજા દુર્યોધનનો તે અપ્રિય કરનારો છે. અર્જુનના સારથીએ કૃષ્ણે મને અતિશય દુઃખ આપ્યું છે. હું દુર્યોધનનો મિત્ર અશ્વત્થામા છું એમ તમે જાણો. હે બ્રાહ્મણ, મને પ્રિય એવા અસુર સમુદાયને રાજી કરવા માટે અને મારા પૂર્વના વૈરનો બદલો લેવા માટે હું તમને શાપ આપું છું કે તારા પુત્ર રૂપે જન્મનારો એ કૃષ્ણ ક્યારેય પણ હથિયાર ધારણ નહીં કરે અને અરે હે બ્રાહ્મણ, શસ્ત્ર ધાર્યા વિના પોતાના શત્રુઓનો વિનાશ થવાનો નથી. કારણ કે મહાન શૂરવીર પુરુષ હોય, નીતિશાસ્ત્રના અર્થને સારી પેઠે સમજતો હોય, છતાં પણ શસ્ત્ર વિના શત્રુને મારવા સમર્થ થતો નથી. કદાચ તારો પુત્ર તે કૃષ્ણ મારા વચનનો અનાદર કરી શસ્ત્ર ધારણ કરશે તો ઉલટાનો પોતાના શત્રુઓ થકી પરાભવ પામશે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, દ્રોણપુત્ર તે અશ્વત્થામા આ પ્રમાણે શાપ આપી અદૃશ્ય થયો. ત્યાર પછી ઘોર જંગલમાં રહેલા ધર્મભક્તિ અશ્વત્થામાના શાપથી ચિંતામાં અત્યંત દુઃખી થયા. અપાર વિપત્તિના મહાસાગરમાં ડૂબેલા ધર્મભક્તિને કોઈ સહારો મળ્યો નહીં ત્યારે છેલ્લે હરિ ઈચ્છાએ એકમાત્ર ધીરજરૂપી નાવ પ્રાપ્ત થઈ તેમાં બેસી સમય પસાર કરવા લાગ્યા. તે સમયે સ્ત્રી સ્વભાવને કારણે અત્યંત ખેદ કરતા પ્રેમવતીને ધર્મદેવ કહેવા લાગ્યા, હે કલ્યાણી, આપણા સિદ્ધ થયેલા કાર્યમાં દુર્ભાગ્યે વિઘ્ન કર્યું. હે સતી, સર્વ પ્રકારના વિઘ્નોની નિવૃત્તિને અર્થે સકલ મનોરથ પૂર્ણ કરનાર ગણપતિજીનું વ્રત કરવાનું બ્રહ્મ વૈવર્ત આદિ પુરાણોમાં કહેલું છે. હે દેવી, આપણો વિવાહ પૂર્ણ થયો પછી ઇટ્ટાર ગામે પાછા ફરી રહેલા મારા પિતા બાલ શર્માએ પણ વિઘ્ન સમયે આ વિઘ્નહર્તા ગણપતિનું વ્રત કરવાનો મને આદેશ આપ્યો હતો. આ ગણનાયક ગણપતિદેવ ભગવાન શ્રીકૃષ્ણના અંશાવતાર છે. તે હેતુથી તેમનું વ્રત અનેકવિધ સંકટોનો નાશ કરનાર કહેલું છે. માટે આજથી આરંભીને દર વર્ષે ભાદરવા સુદ ચતુર્થીને દિવસે ગણપતિનું વ્રત આપણે કરીશું, જેનાથી પ્રસન્ન થયેલા તે ગણપતિદેવ આપણું અનેક પ્રકારના વિઘ્નોથી રક્ષણ કરશે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે આ વિપ્ર દંપતીએ મનમાં નિશ્ચય કરી આ વ્રત કરવાનું નિયમ ગ્રહણ કર્યું અને ત્યાર પછી ફરી ધર્મદેવ દુઃખ અને શોકને હરનારા વચનો ભક્તિદેવીને કહેવા લાગ્યા. હે સુંદરી, પૃથ્વી પર આવું દુઃખ આપણને જ આવ્યું છે એવું તમે ન જાણશો. કારણ કે આ વિશ્વનું સ્વરૂપ જ દુઃખમય છે. પૂર્વે વનમાં નિવાસ કરતા ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે અપાર દુઃખ ભોગવ્યા છે. આ પ્રમાણે કહીને ધર્મદેવે હનુમાનજીના મહિમાના વર્ણનની સાથે ભગવાન શ્રી રામચંદ્રજીના લીલાચરિત્રની કથા ભક્તિદેવીને કહી સંભળાવી. એમ કરતા રાત્રિ 3 પ્રહર વ્યતીત થઈ ગઈ. કથાનું શ્રવણ કરતા ભક્તિદેવીને તે કથા પ્રસંગોમાં જાનકીપતિ શ્રી રામચંદ્રજીની હનુમાનજીએ વારંવાર સહાય કરી તો આપણી કેમ સહાય નથી કરતા, એમ સહાય માટે વારંવાર હનુમાનજીનું મનમાં સ્મરણ થવા લાગ્યું. અરે, રામપ્રિય હનુમાનજી તો આપણા કુળદેવ છે અને મહાસમર્થ હોવા છતાં પણ આ મહાવિપત્તિ કાળમાં આપણી ઉપેક્ષા કેમ કરે છે? હે હનુમાનજી, અમારી રક્ષા કરો, રક્ષા કરો. આ પ્રમાણે જ્યાં પોકારીને ભક્તિદેવી બોલ્યા કે તે જ ક્ષણે મારુતિ વિપ્રનું રૂપ ધરીને ત્યાં પ્રત્યક્ષ થયા. રાત્રે જ્યારથી ધર્મદેવ ભક્તિદેવીને રામકથાનું શ્રવણ કરાવતા હતા ત્યારથી જ કોઈ મનુષ્યો જોઈ ન શકે તે રીતે હાજર રહી કથાનું શ્રવણ કરતા હતા. પરંતુ જ્યારે યાદ કર્યા ત્યારે પ્રત્યક્ષ દર્શન આપીને તે હનુમાનજી બંને પ્રત્યે કહેવા લાગ્યા, હે ભક્તિ, હે ધર્મ, તમે ચિંતાનો ત્યાગ કરો, કારણ કે હું તમારો કુળદેવ હનુમાનજી બેઠો છું. હું તમારું પ્રત્યેક પ્રસંગે રક્ષણ કરીશ. અશ્વત્થામાના શાપને કારણે તમારા પુત્ર ભગવાન આયુધ ધારણ કરશે નહીં, છતાં પણ પોતાની શક્તિથી આખી ત્રિલોકીને જીતવા સમર્થ થશે, એમાં તમારે કોઈ પ્રકારે સંશય કરવો નહીં. શસ્ત્ર વિના પણ તમારો પુત્ર સદાય શત્રુઓના ભયથી રહિત થઈને ફરશે અને તમારા દારિદ્ર્યના દુઃખનો પણ ચોક્કસ વિનાશ કરશે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે કહી આશ્ચર્યમાં ગરકાવ થયેલા તે બંનેને મહામાર્ગ દેખાડી હનુમાનજી અંતર્ધાન થયા અને તે બંનેએ પણ આગળ પોતાના દેશ તરફ જવા પ્રયાણ કર્યું. ત્યારથી આરંભીને ધર્મભક્તિની સર્વ પ્રકારે ઉપાધિ નાશ પામી, ચિંતા દૂર થઈ, અન્ન ધન અને વસ્ત્રની પ્રાપ્તિ થઈ અને મન પણ સ્વસ્થ થયું તથા હૃદયમાં ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતા કરતા નિર્ભય થયા. પૂર્વે જોયેલા મહામાર્ગને વિશે ચાલ્યા જાય છે. માર્ગમાં ચાલતા ચાલતા પ્રેમવતી પ્રેમપૂર્ણ મધુર વચનોથી પતિદેવ ધર્મદેવને પ્રસન્ન કરતા કરતા પૂછવા લાગ્યા કે હનુમાનજી ચિરંજીવી કેમ છે? હે નાથ, હનુમાનજીનો પ્રતાપ તમારા થકી સાંભળીને તેમજ અત્યારે પ્રત્યક્ષ અનુભવ કરીને મારા મનમાં પરમ આનંદ થયો છે. હે સ્વામીન, પવનપુત્ર હનુમાનજી ચિરંજીવી કેવી રીતે થયા? દિવ્ય ભગવાનના વૈકુંઠ લોકને વિશે નહીં જઈને આ પૃથ્વી ઉપર નિરંતર નિવાસ કરીને એ શું કરે છે? હે રાજન, આ પ્રકારે પ્રેમથી પ્રેમવતીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે ધર્મદેવ તેમને કહેવા લાગ્યા, હે દેવી, સીતારામજીની કૃપાથી હનુમાનજી ચિરંજીવી થયા છે. જ્યારે શ્રી રામચંદ્રજી ભગવાન યુદ્ધમાં રાવણને મારી પોતાના સૈન્ય તથા પરિવારની સાથે અયોધ્યા પધાર્યા અને રાજગાદી ઉપર અધિષ્ઠિત થયા તે સમયે, હે સતી, ભગવાનનો વિયોગ સહન નહીં કરનારા દિવ્ય રૂપધારી સુગ્રીવાદી વાનરો, વિભીષણાદિ રાક્ષસો અને જાંબુવાન આદિ રીંછો 1 વર્ષ સુધી અયોધ્યા નગરીમાં રહ્યા. છત્ર ચામર આદિથી તે રઘુકુલ નાયક ભગવાન શ્રી રામચંદ્રજીની સેવા કરતા તેમના અંતરમાં દિવસે દિવસે ભગવાનમાં અતિ ગાઢ પ્રેમ ઉત્પન્ન થયો. તેથી સમસ્ત વ્યવહારિક કાર્યોને ભૂલી ગયા. પ્રભુના સાનિધ્યનો ત્યાગ કરી પોતપોતાના ઘર પ્રત્યે જવાની અનિચ્છાવાળા તે સુગ્રીવાદી સેવકોને ભગવાન શ્રી રામે પરાણે પોતપોતાના ઘરે મોકલવાની ઈચ્છાથી વસ્ત્રો, આભૂષણો અને ધનથી સર્વેનું સન્માન કર્યું. આ રીતે યથાયોગ્ય સન્માન કરાયેલા તે અશ્રુપૂર્ણ નેત્રોવાળા સુગ્રીવાદી વાનરોને ભગવાન શ્રી રામે પરાણે કિષ્કિંધા મોકલ્યા. ત્યારે જવાના સમયે હનુમાનજીના નેત્રોમાંથી પ્રેમના અશ્રુઓની ધારા વહેવા લાગી અને શ્રી રામચંદ્રજી ભગવાનને છોડીને જવા સમર્થ થયા નહીં. તેથી બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે સ્વામીન, તમારે વિશે મારો સ્નેહ નિરંતર સ્થિર રહો. હે વીર, અનુવૃત્તિપૂર્વકની ભક્તિ તમારે વિશે અચળ રહો અને તમારા સિવાય બીજે ક્યાંય પ્રીતિ ન થાઓ. હે રામ, આ ધરતી ઉપર જ્યાં સુધી તમારા પાવનકારી ચરિત્રોની કથા થયા કરે ત્યાં સુધી તે કથાને સાંભળવા માટે આ લોકમાં હું જીવતો રહું અને સદાય કથા સાંભળ્યા કરું એવી મારી ઈચ્છા છે. હે રામ, કિમ પુરુષ ખંડમાં વસતા ગંધર્વો પણ મને સદાય તમારી કથા સંભળાવ્યા કરે એવી મારી અંતરની અભિલાષા છે. હે ભગવાન, તમારા કથામૃતનું પાન કરવાની જેવી મારા અંતરમાં ઈચ્છા વર્તે છે તેવી દિવ્ય વૈકુંઠ લોકને પામવાની કે અણીમાદી ઐશ્વર્યોને પામવાની ઈચ્છા થતી નથી એ નિશ્ચિત વાત છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે હનુમાનજીએ કહ્યું તેથી ભગવાન શ્રી રામચંદ્રજી પોતાની રાજગાદી ઉપરથી તત્કાળ નીચે ઉતરી હનુમાનજીને અતિ સ્નેહથી ભેટી પડ્યા અને કહેવા લાગ્યા, હે કપિશ્રેષ્ઠ, તમે જે માગ્યો તેમ થશે તેમાં કોઈ પ્રકારનો સંશય નથી. મારા વરદાનથી તમારા હૃદયની સર્વે ઈચ્છાઓ સિદ્ધ થશે. ધર્મદેવ કહે છે, હે સુંદર વ્રતને ધારણ કરનારા સતી, ભગવાન શ્રી રામચંદ્રજી થકી આ પ્રમાણે વરદાનને પ્રાપ્ત કરનારા હનુમાનજી ભગવાન શ્રી રામચંદ્રજીના કથારૂપી અમૃતને જ એક પોતાનું જીવન બનાવનારા ચિરંજીવી બન્યા છે. આ પૃથ્વી ઉપર જે જે સ્થળે ભગવાન શ્રી રામચંદ્રજીની કથા થાય છે તે તે સ્થળે ભગવાનના વરદાનથી હનુમાનજી ત્યાં પધારે છે અને કથાનું શ્રવણ કરે છે. રાત્રે તમારી આગળ હું જ્યારે રામકથા કહેતો હતો ત્યારથી જ તેઓ ખરેખર કથા સાંભળવા પધાર્યા હતા અને અત્યારે આપણને પ્રત્યક્ષ દર્શન આપી અંતર્ધાન થયા છે. આ રીતે હે સતી, ગણપતિજીના વ્રત કરવાનો સંકલ્પ માત્ર કર્યો ત્યાં આપણા વિઘ્નો માત્ર નાશ પામી ગયા ને પહેલેથી જ અહીં આવીને રહેલા હનુમાનજીએ પોતાનું દર્શન આપ્યું તેમજ આપણા કાર્યની સિદ્ધિ થઈ. હે નૃપ, આ રીતના પતિદેવ ધર્મના વચન સાંભળી સતી ભક્તિદેવી પ્રસન્ન થયા. આ રીતે ધર્મદેવ તેમની સાથે ધીરે ધીરે ચાલતા ચાલતા પોતાના ગામ છપૈયાપુરે પધાર્યા. હે નૃપ, વૃંદાવનથી નીકળી 1.5 મહિને છપૈયાપુર આવી પહોંચેલા ધર્મભક્તિને સંબંધીજનો અને જ્ઞાતિજનો મળ્યા અને અત્યંત આનંદને પામ્યા. ભગવાનના પ્રતાપથી શત્રુઓ હતા તે પણ ઉપરથી મિત્રો થયા અને ધર્મદેવના દર્શન માત્રથી અંતરમાં ભય પામવા લાગ્યા. આવી રીતે ભગવાનના પ્રતાપથી ધર્મદેવના ભવનમાં ધન, ધાન્ય, વાહન, પશુ, દ્રવ્ય આદિ અનંત પ્રકારની સમૃદ્ધિ દિન પ્રતિદિન પહેલા કરતાં પણ અધિક વૃદ્ધિ પામવા લાગી. આ પ્રમાણે શ્રીહરિની પ્રસન્નતાનો પ્રસાદ પ્રાપ્ત થવાથી વિપ્રવર્ય શ્રી ધર્મદેવ હરિપ્રસાદ એવા નામથી પૃથ્વી ઉપર પ્રસિદ્ધિને પામ્યા. ત્યાર પછી અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ કરુણાનિધિ ભગવાને અનંત જીવોના કલ્યાણ કરવા શ્રી નરનારાયણ દેવનું નિમિત્ત બનાવીને પોતે મનુષ્યદેહ ધારણ કરવાની ઈચ્છા કરી ત્યારે પ્રથમ પોતાના અવતારરૂપ નર અને નારાયણ આ બે સ્વરૂપને અવતારી એવા પોતાને વિશે એક કરીને સ્વેચ્છાએ ધર્મદેવના હૃદયમાં આવી નિવાસ કર્યો અને ધર્મદેવને હૃદયમાં સાક્ષાત પોતાનું દર્શન આપવા લાગ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ઇતર મનુષ્યોની કાંતિને ઉલ્લંઘી જનારી એવી પોતાના શરીરમાં આકસ્મિક ઉત્પન્ન થયેલી અવયવોની અમાનુષી કાંતિથી અને પ્રતિદિન વિના વિલંબે વધતી જતી સમૃદ્ધિના કારણે પોતાને વિશે ભગવાન શ્રીકૃષ્ણનો આવિર્ભાવ થયો છે એમ ધર્મદેવે જાણ્યું. પછી ભક્તિદેવીના ઋતુકાળના 16મા દિવસે ગુરુવારે અને પુષ્ય નક્ષત્રમાં ધર્મદેવે ભક્તિદેવીના ઉદરમાં ગર્ભ આરોપિત કર્યો. તેનાથી દેદીપ્યમાન થયેલા અને પવિત્ર શોભાયમાન અંગવાળા ભક્તિદેવી પણ કપિલ ભગવાનની માતા દેવહૂતિની જેમ આ પૃથ્વી ઉપર શોભવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં અશ્વત્થામાએ ધર્મદેવને શાપ આપ્યો અને ધર્મભક્તિ પોતાના ગામ છપૈયા પાછા પધાર્યા એ નામે 20મો અધ્યાય પૂર્ણ થયો.